શ્રીમદ ભાગવત ચોથો સ્કંદ 31મો અધ્યાય, શ્રી નારદજીનો પ્રચેતાઓનો ઉપદેશ અને તેમને પરમપદનો લાભ થવો. શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, 10 લાખ વર્ષ વીતી ગયા પછી જ્યારે પ્રચેતાઓને વિવેક થયો ત્યારે તેમને ભગવાનના વાક્યનું સ્મરણ થઈ આવ્યું અને તેઓ પોતાની પત્ની મારિશાને પુત્રોની પાસે છોડીને તરત જ ઘરમાંથી નીકળી પડ્યા. તેઓ પશ્ચિમ દિશામાં સમુદ્ર તટ પર, કે જ્યાં જાજલી મુનિએ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી, ત્યાં જઈ પહોંચ્યા અને જેનાથી સમસ્ત ભૂત પ્રાણીઓમાં એક જ આત્મતત્વ વિરાજમાન છે એવું જ્ઞાન થાય છે, તે આત્મવિચારરૂપ બ્રહ્મસત્રનો સંકલ્પ કરીને બેસી ગયા. તેમણે પ્રાણ, મન, વાણી અને દ્રષ્ટિને વશ કર્યા તથા શરીરને નિશ્રેષ્ઠ, સ્થિર અને સીધું એટલે ટટ્ટાર રાખીને આસનને જીતીને ચિત્તને વિશુદ્ધ પરબ્રહ્મમાં લીન કરી દીધું. આવી સ્થિતિમાં તેમને દેવો અને અસુરો બંનેના વંદનીય શ્રી નારદજીએ જોયા. નારદજીને આવેલા જોઈને પ્રચેતાઓ ઊભા થઈ ગયા અને પ્રણામ કરીને આદર સત્કારપૂર્વક દેશકાળ અનુસાર તેમની વિધિવત પૂજા કરી. જ્યારે નારદજી આરામપૂર્વક બેસી ગયા ત્યારે તેઓ કહેવા લાગ્યા. પ્રચેતાઓએ કહ્યું, હે દેવર્ષિ, તમારું સ્વાગત છે. આજે ઘણા ભાગ્યબળે અમને તમારું દર્શન થયું. બ્રહ્મન, સૂર્યની જેમ તમારું વિચરણ પણ જ્ઞાનના આલોક એટલે કે પ્રકાશથી સઘળા જીવોને અભયદાન આપવા માટે જ થાય છે. પ્રભુ ભગવાન શંકર અને ભગવાન શ્રી વિષ્ણુએ અમને જે ઉપદેશ આપ્યો હતો તેને અમે ગૃહસ્થિમાં આસક્ત રહેવાને કારણે ભૂલી ગયા છીએ, તેથી તમે અમારા હૃદયોમાં પરમાર્થ તત્વનો સાક્ષાત્કાર કરાવનારા તે અધ્યાત્મ જ્ઞાનને ફરી પ્રકાશિત કરી દો, કે જેથી અમે સુગમતાપૂર્વક જ આ દુસ્તર સંસાર સાગરને પાર કરી લઈએ. શ્રી મૈત્રેયજી કહે છે, ભગવાન શ્રી નારદજીનું ચિત્ત હંમેશા ભગવાન શ્રીકૃષ્ણમાં જ પરોવાયેલું રહે છે. તેઓ પ્રચેતાઓને આ પ્રમાણે પૂછવાથી તેમને કહેવા લાગ્યા. શ્રી નારદજીએ કહ્યું, હે રાજાઓ, આ લોકમાં મનુષ્યનો તેજ જન્મ, તેજ કર્મ, તેજ આયુષ્ય, તેજ મન અને તેજ વાણી સાર્થક છે કે જેના વડે શરૂઆતમાં સર્વેશ્વર શ્રી હરિનું સેવન કરવામાં આવે છે. પવિત્ર માતા પિતાથી ઉત્પન્ન થવાથી, યજ્ઞોપવિત સંસ્કારથી અને યજ્ઞ દીક્ષાથી પ્રાપ્ત થનારા તે ત્રણ પ્રકારના શ્રેષ્ઠ જન્મોથી, વેદોક્ત કર્મોથી, દેવતાઓના જેવા દીર્ઘ આયુષ્યથી, શાસ્ત્રના જ્ઞાનથી, તપથી, વાણીની ચતુરાઈથી, અનેક પ્રકારની વાતો યાદ રાખવાની શક્તિથી, તીવ્ર બુદ્ધિથી, બળથી, ઇન્દ્રિયોના કૌશલથી, યોગથી, સાંખ્ય, આત્મા અનાત્માના વિવેકથી, સંન્યાસ અને વેદ અધ્યયનથી તથા વ્રત, વૈરાગ્ય વગેરે અન્ય કલ્યાણકારી સાધનોથી પણ મનુષ્યનો શું લાભ, કે જેના વડે પોતાના સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવનાર શ્રી હરિ મેળવી ન શકાય. વાસ્તવમાં સમસ્ત કલ્યાણોની અવધિ આત્મા જ છે અને આત્મજ્ઞાનનું પ્રદાન કરનારા શ્રી હરિ જ સમસ્ત પ્રાણીઓના પ્રિય આત્મા છે. જેમ વૃક્ષના મૂળને સિંચવાથી તેના થડ, ડાળીઓ, પેટા ડાળીઓ વગેરે બધાયનું પોષણ થઈ જાય છે અને જેમ ભોજન વડે પ્રાણને તૃપ્ત કરવાથી સમસ્ત ઇન્દ્રિયો પુષ્ટ થઈ જાય છે, તેવી જ રીતે શ્રી ભગવાનની પૂજા બધાની પૂજા છે. જેમ વર્ષા ઋતુમાં જળ સૂર્યની ગરમીથી ઉત્પન્ન થાય છે, અને ગ્રીષ્મ ઋતુમાં તેના જ કિરણોમાં ફરી પ્રવેશી જાય છે. તથા જેમ સઘળા ચરાચર ભૂત પ્રાણીઓ પૃથ્વીમાંથી ઉત્પન્ન થાય છે અને પછી તેમાં જ મળી જાય છે, તેવી જ રીતે ચેતન અચેતનાત્મક આ સઘળા પ્રપંચ શ્રી હરિમાંથી જ ઉત્પન્ન થાય છે અને તેમનામાં જ લીન થઈ જાય છે. વાસ્તવમાં આ વિશ્વ જ જગત આત્મા શ્રી ભગવાન, તે શાસ્ત્ર પ્રસિદ્ધ સર્વ ઉપાધિઓથી રહિત સ્વરૂપ છે. જેમ સૂર્યની પ્રભા તેનાથી ભિન્ન હોતી નથી, તેવી જ રીતે આ જગત ભગવાનથી ભિન્ન નથી. તથા જેમ જાગ્રત અવસ્થામાં ઇન્દ્રિયો ક્રિયાશીલ રહે છે, પરંતુ સુષુપ્ત અવસ્થામાં તેમની શક્તિઓ લીન થઈ જાય છે, તેવી જ રીતે આ જગત સર્વ આ જગત સર્ગકાળમાં ભગવાનમાંથી પ્રગટ થાય છે અને કલ્પનો અંત થતા તેમનામાં જ લીન થઈ જાય છે. સ્વરૂપથી તો ભગવાનમાં દ્રવ્ય ક્રિયા અને જ્ઞાનરૂપી ત્રિવિધ અહંકારના કાર્યોની તથા તેમના નિમિત્તે થતા ભેદભ્રમોની સત્તા જ નથી. હે રાજાઓ, જેમ વાદળ અંધકાર અને પ્રકાશ એ ક્રમશઃ આકાશમાંથી પ્રગટ થાય છે અને તેનામાં જ લીન થઈ જાય છે, પરંતુ આકાશ તેમનાથી લેપાતું નથી, તેવી જ રીતે આ સત્વ રજ અને તમોમય શક્તિઓ ક્યારેક પરબ્રહ્માથી ઉત્પન્ન થાય છે અને ક્યારેક તેમનામાં જ લીન થઈ જાય છે. આ જ રીતે તેમનો પ્રવાહ ચાલતો રહે છે, પરંતુ આનાથી આકાશ જેવો અસંગ પરમાત્મામાં કોઈ વિકાર થતો નથી. તેથી તમે બ્રહ્મા વગેરે તમામ લોકપાલોના પણ અધીશ્વર શ્રી હરિને પોતાનાથી અભિન્ન માનો અને તેમને ભજો, કારણ કે તેઓ જ સમસ્ત દેહધારીઓના એકમાત્ર આત્મા છે, તેઓ જ જગતના નિમિત્ત કારણ કાળ છે, ઉપાદાન કારણ પ્રધાન અને નિયંતા પુરુષોત્તમ છે, તથા તેઓ જ પોતાની કાળ શક્તિથી ગુણોના પ્રવાહરૂપ આ પ્રપંચનો સંહાર કરી નાખે છે. તે ભક્ત વત્સલ ભગવાન સઘળા જીવો પર દયા કરવાથી, જે કંઈ મળી રહે તેમાં જ સંતુષ્ટ રહેવાથી, તથા સમસ્ત ઇન્દ્રિયોને વિષયોમાંથી નિવૃત્ત કરીને શાંત કરી દેવાથી સત્વરે પ્રસન્ન થઈ જાય છે. પુત્ર પ્રાપ્તિની ઈચ્છા વગેરે બધા પ્રકારની વાસનાઓ નીકળી જવાથી, જેમના અંતકરણ શુદ્ધ થઈ ગયા છે તેવા સંતાનો હૃદયમાં તેમના નિરંતર વધતા રહેતા ચિંતનથી ખેંચાઈને અવિનાશી શ્રી હરિ સ્વયં આવી જાય છે અને પોતાના ભક્તાધીનપણાને ચરિતાર્થ કરતા રહીને હૃદય આકાશની જેમ ત્યાંથી ખસતા નથી. ભગવાન તો પોતાને ભગવાનને જ સર્વસ્વ માનનારા નિર્ધન મનુષ્યોને જ પ્રેમ કરે છે, કારણ કે તેઓ પરમ રસજ્ઞ છે. તે અકિંચનોની અનન્ય આશ્રયભૂત નેહર્તુક ભક્તિમાં કેટલી મધુરતા હોય છે તેને પ્રભુ સારી રીતે જાણે છે. જે લોકો પોતાના શાસ્ત્ર જ્ઞાન, ધન, કુળ અને કર્મોના મદથી ઉત્પન્ન થઈને આવા અકિંચન સાધુજનોનો તિરસ્કાર કરે છે, તે દુર્બુદ્ધિવાળાઓની પૂજાનો તો પ્રભુ સ્વીકાર કરતા જ નથી. ભગવાન સ્વરૂપાનંદથી જ પરિપૂર્ણ છે. તેમને પોતાની સેવામાં રહેતા લક્ષ્મીજીની તથા તેમની ઈચ્છા કરનારા રાજાઓ અને દેવતાઓની પણ કોઈ પરવા હોતી નથી. આટલું હોવા છતાંય તેઓ પોતાના ભક્તોને તો આધીન જ રહે છે. અહો, આવા કરુણાના સાગર શ્રી હરિને કોઈ પણ કૃતજ્ઞ મનુષ્ય થોડા સમય માટે પણ કેવી રીતે છોડી શકે? શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, ભગવાન નારદે પ્રચેતાઓના ઉપદેશની સાથે સાથે ભગવાન વિશેની અન્ય પણ ઘણી બધી વાતો કહી સંભળાવી. ત્યારબાદ તેઓ બ્રહ્મલોકમાં સિધાવી ગયા. પ્રચેતાઓ પણ તેમના મુખેથી જગતમાં પાપરૂપી મળને દૂર કરનારા ભગવાનના ચરિત્ર સાંભળ્યા પછી ભગવાનના ચરણ કમળોનું ચિંતન કરવા લાગ્યા અને અંતે ભગવાનના ધામને પામ્યા. આ પ્રમાણે તમે મને શ્રી નારદજી અને પ્રચેતાઓ વચ્ચે થયેલા ભગવાનની કથા સંબંધી સંવાદ વિશે જે પૂછ્યું હતું તે મેં તમને કહી સંભળાવ્યું. શ્રી સુખદેવજી કહે છે, હે રાજન, અહીં સુધી સ્વયંભૂ મનુના પુત્ર ઉતાનપાદના વંશનું વર્ણન થયું. હવે પ્રિયવ્રતના વંશનું વર્ણન પણ સાંભળો. રાજા પ્રિયવ્રતે શ્રી નારદજી પાસેથી આત્મજ્ઞાનનો ઉપદેશ મેળવ્યા પછી પણ રાજ્યભોગ કર્યો હતો તથા અંતે આ સમગ્ર પૃથ્વી પોતાના પુત્રો વચ્ચે વહેંચીને તેમણે ભગવાનના પરમધામને પ્રાપ્ત કરી લીધું હતું. હે રાજન, આ તરફ શ્રી મૈત્રેયજીના મુખેથી ભગવાનના ગુણાનુવાદ કીર્તનથી યુક્ત આ પવિત્ર કથા સાંભળીને વિદુરજી પ્રેમમગ્ન થઈ ગયા. ભક્તિભાવનો ઉદ્વેગ થવાથી તેમની આંખોમાંથી પવિત્ર આંસુઓની ધારા વહેવા લાગી તથા તેમણે ભગવાનના ચરણોનું હૃદયમાં સ્મરણ કરતા કરતા પોતાનું માથું મુનિવર મૈત્રેયજીના ચરણોમાં મૂકી દીધું. વિદુરજી કહેવા લાગ્યા, હે મહાયોગી, તમે ઘણા જ કરુણામય છો. આજે તમે મને અજ્ઞાનના અંધકારમાંથી પેલે પાર પહોંચાડી દીધો છે કે જ્યાં અકિંચનના સર્વસ્વ શ્રી હરિ વિરાજે છે. શ્રી સુખદેવજી કહે છે, મૈત્રેયજીને કૃતજ્ઞતા સૂચક ઉપયુક્ત વચનો કહીને તથા તેમને પ્રણામ કરીને વિદુરજીએ તેમની પાસેથી આજ્ઞા લીધી અને પછી શાંત ચિત્ત થઈને પોતાના બંધુજનોને મળવા માટે તેઓ હસ્તિનાપુરમાં ગયા. હે રાજન, જે મનુષ્ય ભગવાનના શરણાગત પરમ ભાગવત રાજાઓનું આ પવિત્ર ચરિત્ર સાંભળશે તેને દીર્ઘ આયુષ્ય, ધન, સુયશ, સ્વયંકુશળ, સદગતિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થશે. ચોથા સ્કંધ અંતર્ગત પ્રચેતસ ઉપાખ્યાન નામનો 31મો અધ્યાય સમાપ્ત. ચોથો સ્કંધ સમાપ્ત. હરિ ઓમ તત્સત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.